મારે કોઈ ભાગ્ય નથી. તમે મને અપમાન કરી જશો તો એ વાંધો નથી. તમારે તમારું અપમાન નહીં કરવું, એને કાઢી નાખ્યું ખરું ખોટું. લોકો કે શું વૈષ્ણવ છું, વૈષ્ણવ છું, પિતામાતા વૈષ્ણવ કહેવાય છે. હું મેં પેપરમાં આપ્યું હતું અમદાવાદના પેપર કે કોઈ વૈષ્ણવ હોય મારે દર્શન કરવા, એ કોઈ વૈષ્ણવ હમણાં આવતો. વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવ જતું લાવે વૈષ્ણવ વૈષ્ણવ જંત તેને કહીએ જે પીડ ફરાય જાણે રે, પર દુઃખે ઉપકાર કરે કોઈ મન ન અભિમાન આણે રે. અને એ બધું આખું આખા જે વાક્યો છે ને ગાંધીજી ગાતા હતા એ બધી વ્યાખ્યા છે ને, તે વ્યાખ્યામાં આવતા અમારો છોટો છે નહીં. અને કે તમે ગીતા વાંચ્યું છે એવું છોડી દેવા માટે નહીં કહેતો, હું વાંચજો પણ આવું થવું જોઈએ, શું થવું જોઈએ, પણ આવું ના જોઈએ. તાતા વૈષ્ણવ ના બનાવે કેમ લાગે તમે બોલો? સમજો બધી વાત ને, સમજો આત્મા સમજવાનો છે, ગીતા સમજવાની નથી. આત્મા એમાં ભાગી કૃષ્ણ ભગવાન આત્મા બી થયો છે, એ જ્યાં કહે છે તે હું કરું છું કે છે ને, તે આત્મા છે, કૃષ્ણ નથી પણ આત્મા છે. એને આપણે ના સમજીએ તો પછી ચોપડ અંપી જાય, પછી ડાક્ટર દોષ કરો, ચોપડ અંપી જાય એમ ડાક્ટર દોષ કરો એવું. બીજું જે પ્રશ્ન પૂછે પૂછજો, હા હું તમને કોઈ જાતને તમને નુકસાન કરવા નથી આવ્યો, તમને ફાયદો કરવા આવ્યો છે, પણ તમે હું શું સમજતા હોય તેને એને કહે હું નહીં, હું નહીં કરું. શું કહું? તમે જો હું તું સમજી બેઠા હોય હું કહ્યું તમને સારું લગાડવા માટે, હું નહીં કહું. બીજા લોકો કહે છે જયારે પૈસા બીસા લેવા હોય કે જેમ તમારું કામ હોય, શું કહ્યું? સમજો ને, મારાથી હું તીર્થ ચલાય ના થાય. બીજા બધા કે છે બહુ સારું કર્યું, બા તો બહુ જ ક્યાં ક્યાં ચેક નાખે આવું કઈ હાજી આ કરશે. શું કહ્યું? એનું ઉદય કર્મ જ ફળ આપે છે. જેમ આપડે આટલું અફીણ ખાઈ જઈએ તો ભગવાન ને મારવા આવવું પડે? અફીણ બાજ ના કઈ ભગવાન મારે અગર તો માફી મારીને દયા પીજે તો દવા મારી નાખે ભગવાન મારે આપણને. પ્રેરણા ક્યાંથી આવી? દવા પીવાની પ્રેરણા ક્યાંથી આવી? તમને ક્યાંથી લાગે છે કહો? ચાલો એ પ્રેરણા તમને ક્યાંથી લાગે છે? ઠીક છે, ભગવાન એમ કે છે કે તારો ટાઈમ પૂરો થઈ ગયો એટલે આ દવા પી લે ઉપર આવી જા. ભગવાન એવું કે છે, એવી પ્રેરણા આપે છે કે તારો ટાઈમ પૂરો થઈ ગયો અને આ દવા પી લે ને તું ઉપર આવી જા. હું ગાંડો છે ભગવાન તે આ ગાંડ મેડ મેડ છે હવે મેડ સમજો માટે લોકો કબૂલ કરશે. એ તો જોર લોકો કહેશે કે મને ભગવાને પ્રેરણા કરી દીધી ચોરી કરી છે. આપણા લોકો જરા જરા તો મગજ ચલાવો, જરા આટલા સુધી ટોરન્ટો સુધી આવ્યા ને અહીં સુધી આવ્યા, જરા મગજ તો ચલાવો. ભગવાન પ્રેરણા ના કરે, ભગવાન પ્રેરણા કરે, પ્રેરણા કરનાર ગુનેગાર. તમને સમજો ને કયા પ્રેરણા કરનાર ગુનેગાર છે? ચોર ચોર ને ચોરી ચોર કે મને ભગવાન પ્રેરણા કરે છે, લુચ્ચો કે મને ભગવાન પીડા કરે છે, બધું ભગવાન પીડા કરે છે. બરોબર ને? પ્રેરણા શબ્દ ભગવાન કશું કરતા નથી. ભગવાન એવા ભગવાન નથી આ તમને શું. આ તો બધા સંતો બાવા ઠોકાર ઠોક કરી લોકોના મગજ બગાડી નાખે, સલાહ કરી નાખે. શું તમને લાગે છે પ્રેરણા કરતા છે એવું? તમને કેમ લાગે છે? દોરી કોના હાથમાં છે? અરે દોરી નથી આવી, દોરી આ તો દોરી આ તમારા પાપ નો ઉદય થાય ને તે પ્રેરણા આપે કે આ થઈ લો, પુણ્ય ઉદય થાય ત્યારે તમને સારી વસ્તુ કરવાનું કે આ બધું કે છે ને કે રામ રાખે તે કોણ ચાખે આવું બધું. એટલે બધા કયા જ કે છે રામે રાખ્યા, રામને રાખ્યા નતા કોઈ, રામને 14 વર્ષ જવું પડ્યું. ખબર પડે ને? આ તો દુનિયાનો કાયદો કોઈને છોડે નહીં. રામ મોક્ષે ગયા છું, ભગવાન થઈ ગયા, પણ એમને એ ભગવાનને જવું પડ્યું. શું થયું? કારણ કોઈને જ કાયદો છોડે નહીં. આ દુનિયાના જે કાયદા છે કોઈને છોડે નહીં. રામને કૃષ્ણને ના છોડ્યા તો શું? મહાવીરને છોડ્યા, મહાવીરને કિલા માર્યા. સમજવા જેવું છે ભાઈ, સમજો. તમે તો આ બધું પૂછી પૂછી સમજી લો તો નિવેડો આવે. પ્રેરણા બિલકુલ એ ભગવાન કોઈ કરી નથી, કરવાનો નથી. પ્રેરક જ ગુનેગાર થાય છે, ચોરી કરનાર ગુનેગાર નથી. ત્યારે પ્રેરણા કોને કહેતા? ભગવાન હતા કે ભગવાન ગુનેગાર? શું કહ્યું એ સમજાય તમને? પ્રેરણા કરનાર ગુનેગાર જે હરી કરે, હરી કરે ગુનેગાર એવું તમને સમજાય? ભાઈને એવું કેવું છે તો કે આ જીવન મરણ એ કોના હાથમાં છે? માણસ પોતાના હાથમાં છે કે ભગવાન? આ ના ના, ભગવાન ના હાથમાં કશું જ નથી. આ દુનિયામાં ભગવાન ની પાસે ચાર હોના નથી. જો હાથું જવા બોલવા હોય તો, અને જો તમારી લૌકિક રીતે જવું હોય તો ભગવાન આ દુનિયા બનાવી, ભગવાન આ ચલાવે છે, ભગવાન છોકરા આલે છે, છોકરા મારી નાખે છે, બધું તમારે લૌકિક રીતે. અને અલૌકિક જાણવું હોય તો ભગવાન આમાં હાથ ગાલ્યો નથી. ભગવાને દરેક જીવને પ્રકાશ આપ્યો છે અને પોતે અંદર રહી અને એ પ્રકાશમાં એને રમવાની છૂટ આપી છે. તને જેમ આવે તેમ અનુકૂળ કરે, અને ના તરે પોસાય ત્યારે મને અંબાર જઈ તું તને મારા સ્વરૂપ મળે. શું કહ્યું? આ છે ભગવાનનું સ્વરૂપ. અને ભગવાન ક્રિએટર એ છે એ અલૌકિક દ્રષ્ટિથી. આ લોકોને જો ક્રિએટર નાખે ને તો એકુલ ચોરમાં લૂંટ ભાજી ભાજી કર્યા વગર ના રહે. અને ક્રિએટર નથી બિલકુલ. આ તો ના સમજણ પડે સમજણ પડે, અને સમજણ પડી હોય તો વગેરે મતભેદ ના પડે. માટે સમજવાની તૈયારી રાખો. કશું તો રાખો ને? અમે તમારે ગુરુ થવા નથી આવ્યા. હું તો લઘુત્તમ પુરુષ છું એટલે તમારે તમને આખા જગત ને ગુરુ હતી ગુરુ કર્યા છે. એટલે તમે મારા ગુરુ છો. એટલે વાત પૂછો ને કઈ કમાણી કરી દો આટલે છે તે આવ્યા છો તો કઈ લાભ ઉઠાવો. તમે તમારી વાતને પકડી રાખો એના શું. એટલે વાત છે તમને કોઈ જગ્યાએ દર્શ મળતો જ નથી અને મતભેદ ઘટતા નથી, ક્લેશ શંકા ઓછા થતા નથી. તો દાદા ભગવાન ને ડર રાખવાની જરૂર જ નહીં ને એમાં દુનિયામાં? એમ કે છે કે તું પછી દુનિયામાં ભગવાન ને ડર રાખવાની જરૂર જ નહીં ને? ભગવાન નો ડર રાખવાની જરૂર જ નહીં ને? ભગવાન નો ડર રાખવાની, પોતે જો જેવું પોતાનું પ્રોજેક્શન છે તું કરું તેવું ફળ મળશે. ભગવાન નો ડર રાખવાની તો કોને જરૂર છે? કે જેને એ ક્રિએટર છે એવું માને છે તે લોકોને ભગવાન નો ડર છે તે એમાં પહેરી જતા નથી. પણ વિચારક માણસો માટે એવું નથી. વિચારક માણસો સ્વતંત્ર છે, ભગવાને ઉપરી નથી. શું કહ્યું? ભગવાન તેનું સ્વરૂપ છે. વિચારક માણસ નું ઉપરી કોણ છે? એની બ્લન્ડર છે અને મિસ્ટેક. એને જે બ્લન્ડર છે મિસ્ટેક કરી છે તે એને ઉપરી છે. તો પછી આ ફળ કોણ આપે છે? આ બધા ફળ કોણ આપે છે? ફળ આ આપણે આ ફળ છે ને ત્યાં અફીણ કહીએ તો કોણ ફળ આપે? અફીણ ફળ આપે. શું ફળ? એવું પ્રત્યક્ષ દેખાય. બીજો કોઈ આપનારો નથી, ફળ આપનારો કોઈ જન્મ્યો નથી. કૃષ્ણ ભગવાન ફળ ભોગવે છે, અને રામે ફળ ભોગવતા હતા. કૃષ્ણ ભગવાન આમ કઈ હોઈ જતા ને તે વાગે થી મોટો વાસુદેવ નારાયણ કહેવાય, મોટા ભગવાન કહેવાય, તે વાગે ખરાશ થાય ખરાશ થાય, પણ પાણી લોકો મળ્યું બચ્ચે ઘટે. આ બધું જાણવું જોઈએ, એમને એમ ઠોકા ઠોક કહીએ મસ્તો. એવા કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ કહેવાય. ભગવાન નું એવું નક્કી થયેલું હતું અને પાંડવ બધા જતા રહ્યા એટલે એમને જતું રહ્યું હતું, એટલે એ રીતે બેઠા હતા. એમને ઉતાવળ હતી તો લાડવા રાખી ગયેલા ઘર છે. તમારે તમારી વાત છોડવી ના હોય, તમારે સાચી વાત સમજવી ના હોય તો હું તમારે કહ્યું છે બરોબર છે, તમારી દ્રષ્ટિથી, મારી દ્રષ્ટિથી નહીં. શું કહ્યું? તો રાગે પડી જાય, નહીં તો રાગે ના પડે. જાણવા માટે ઊંધું કરશે તેને મને મતો નથી, પણ જો આમ કરીને તમારે દેખાડી રાખો તો હું આખી રાત કહી દેજો, એટલે પછી હું કઉ તમારું ખરું છે એમ કે ચાલવા મળે મારે કારણ ના આવે. અને જાણવું આ જગતમાં જે જાણવું હોય તો હું કહેવા તૈયાર છું, જે જાણવું હોય વર્લ્ડમાં કોઈ પણ ચીજ જાણવી હોય ચાલુ કહેવા તૈયાર છું, વર્લ્ડમાં કોઈ પણ ચીજ તમારે જોઈતી હોય આપવા તૈયાર છું. એટલે જ પૂછીએ છીએ તમને, એટલે જ તમને પૂછીએ છીએ. ના એટલે પૂછો ખરા, પણ પૂછવાનું પોતાનું પોતાપણું છોડી દો. આ પોતાપણું ક્યાંથી સમજાય છે કે હું આ સમજુ છું કે સાયકલ ઇફેક્ટ છે, ખાલી તમને ઇફેક્ટ થઈ બહુ ઇફેક્ટ થઈ જાય ને માણસે, એટલે આ જ રસ્તો ખરો છે એમ માને. શું કહ્યું? સાચી વાત નથી, સાયકોલોજી ઇફેક્ટ થઈ ગયેલી છે આ બધી. તો આપણે જે માની લઈએ ને તેને ઉપર પડે ચડી ચડી ચડી ચડી માણસ થઈ જાય. લાવો જયારે પાણી લાવો, એટલે ભાઈ પૂછો. આ બધું તમારું ઘર છે, હું કઈ જુદો માણસ નથી, આપણે બધા એક જ છીએ, હું કઈ જુદો નથી. પૂછો, બધી વાત પૂછો. એમ ભાઈ કે છે કે તમને આ સવાલો જો પૂછ્યા ના હોત તો આવું તમારે કેવું જ ના પડ્યું હતું. ના બરોબર છે, મને પૂછવા માંગતો નથી, પણ તમારું તમારું ખરું કરાવવા ના જશે, હું મારું ખરું કરાવવા જવું એવું નથી. ના એવું નથી કે છે. હા બસ, એટલે ટાઈમ ના બગડવો જોઈએ, આ બધા લોકો પૂછવાનો અધિકાર કરો ને, એટલે તમે તમારે જેટલું પૂછવું એ પૂછો અને જે માગો તે આપવા તે તમને. એમનો બીજો પ્રશ્ન છે કે આ અફીણ માણસ ને મારી નાખે છે તો આ રોગચાળો થાય છે એ કઈ રીતે થાય છે? પણ રોગચાળો એનાથી જે બધા મરી જાય છે તો એ ફળ કેવી રીતના આવે છે? આપણે આ છે તે લાલ ધંધાવાળા નીકળે, તમે જોઈ રહ્યા લાલ ધંધાવાળા શીખો નો ટોળો નીકળે છે, બીજા બધા મોટા મોટા ટોળા નીકળે છે, બધા હડતાલ પાડનારા નીકળે છે, બે પાંચ પાંચ 10,000 મળે, એ બધા આ જે કરી રહ્યા છે ને તે ભેગો રોગચાળો ઉભો થઈને એનું ફળ આવે છે. શું કહ્યું? ભેગું બધું સામૂહિક. હા તમારું કર્મ નું ફળ છે, આ તમે કરતા છો અને તમારા કર્મ નું ફળ છે, એમાં કોઈ દખલ કરી નથી. ત્યાં જ પણ ભગવાન ની દખલ નથી, પારકા ની દખલ નથી, કોઈ દેવીલ બેવીલ કોઈ જે ચીજ નથી, તમે જ પ્રોજેક્શન કરનાર. માટે આજથી જ આપણે છતું કરવાનો નિયમ રાખો, આપણે છતું કરવું હવે ઊંધું કરે તો એની જવાબદારી છે, આપણે છતું કરીએ તો અંત આવે, નહીં તો અંત જ કેમ આવે? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. તો વિચારકો માટે ભગવાન દુનિયા બનાવી નથી, અને બીજા જગતના તમામ લોકોના માટે ભગવાન દુનિયા બનાવી છે, તે આપણે એમ ગોડ ઇઝ ક્રિએટેડ is correct by relative rupees, by God is creator is not correct by real rupees. એટલે સમજવું પડે લોકો તમને, ભગવાન ક્યાં રહેશે એવું લાગે છે? મારે જ જાણવું છે કે પણ અત્યાર સુધી તમે કોઈ જાણી શું ગમે તમે જાણી દેશે ઊંધી માન્યતાઓ રફ માન્યતાઓ ક્યાં સુધી રહેશે? તાર મને કે સાચું એડ્રેસ આપો. તમે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. તમારે ક્રિએચર મારવા હોય તો મારજો, ના મારવા ના મારશો. અને નોટ ઇન ક્રિએશન એટલે આપડા લોકો શું કે એ ધંધે નહી ભગવાન, તારમાં લાકડા ક્યાં બાળશે? તું કા જેમ ગાડું છું વગર કોમ નો બચા ને લાકડા બાટી કરે જ્યાં ના પડે ત્યાં મનુષ્યો હોય કે બીજા જીવો હોય, જે જીવો આંખે દેખાય છે એ ને જે ના દેખાતા હોય છે, દેવ લોકો છે બીજા છે, અને અહીંયા આગળ હા દૂરબીન થી ના દેખાય, ભલાથી ના દેખાય એવા નાના નાના સૂક્ષ્મ જીવો છે જે ડાક્ટરો કે છે, ડાક્ટરો કે છે તેનાથી નાના છે, એને બી ભગવાન લઈ લાવે. અને તે જ શ્રીકૃષ્ણ ભગવાન છે. શું કહે છે? રત્ન ચલાવતા હોય ને એના તીર બી વાગે નહીં, વચ્ચે કઈ પોળી મળે હે એ મોટો વાસી નારાયણ. પણ એને આ કર્મે છોડ્યા નહીં, કોઈને છોડે મારી ને કિલા મારે કર્મ તો બધાને ભોગવવા જ પડે, પોતાનો કરેલો. તમે દુનિયામાં કોઈને સંદાસ જવાની શક્તિ જોઈ લી? અહંકાર કરે કે પેટમાં ફાંકી લેવી પછી ભાઈ એમને ધૈર્ય, પણ ફાંકી તારે શી જવું છે? તું જનાર છું ભાઈ ટકના ફાંકી ઓલવું તો થાય, તમે એ તો ફાંકી કરે છે તારામાં કઈ સત્તા છે? આવું દુનિયા છે, સમજવાની જરૂર છે. અત્યારે બધું સમજેલું 100% રોંગ છે, માટે એકડે એકથી ફરી મૂકો તો લાગે પડે કે નહીં તો તમે કહો બધું ના મારું સાચું તો હું કહી દઉં કે તમારું બધું સાચું. શું કહ્યું સાહેબ ને? અને તે રસ્તે હેલ્પ થાય એવું બે વાક્યો કરી આલું, મારે વાંધો નથી. કારણ તમારા રસ્તે તમને હેલ્પ થાય એવું બે વાક્યો મારે કેવા જોઈએ? શું કોઈ અપમાન કરે? શું બહેન નામ? ગિરીશ. ગિરીશ ગિરીશ વડોદરા. ગિરીશ નામ છે નિમિત માત્ર. શું? હા નિમિત નામ તો આ લેહ ને ઓળખવાનું સાધન છે, નામ પાડ્યું છે તારું નામ. માય નિમિત ગિરીશ તો કોણ હોય જાય? તો પછી શું ગપ્પા માર નાખે? ચલો આજે જોઈને આયનું ઠેકાણું લેતી આગળ ગીતા વાંચવાની કહ્યા. આ એ શ્રીકૃષ્ણ છે. શું છે? અને પછી કે શ્રીકૃષ્ણ ભગવાન આવું કહ્યું આપડે આરોપ કર્યા કરે હમદે વગર ના. અરે હમણાં તો વરી પાછા આ બધા બુદ્ધિશાળી હતા બધા ભેગા થયા અને એમને શોધખોળ કરી કે કૃષ્ણ ભગવાને આ અર્જુનને ચઢાવ્યો શું કરવા કે એને હિંસા નથી કરવી? એ મારા બાપા છે, મારા દાદા છે, મારા એ છે, મારા હગા વાળા છે, હિંસા નથી કરી ચડાવ્યો શું કરે. એટલે હું આવી બુદ્ધિ વાપરી પ્રશ્ન ની જતી કૃષ્ણ ઉશ્કેર કે શું કર્યું તે તને સમજાય છે. કૃષ્ણ શું કહેવા ગયા છે કે તું તારો ક્ષત્રિય શું, તારો ધર્મ છોડવાનો નથી, તું મારા વગર રહેવાનો નથી, અને તું મારી મારી નાખીશ તે મેં જોયેલા છે બધું. તો શું કહે મોહ કરે વગર અમને મોહ થી આ દુનિયા છે તે તને ખરાબ કહે છે, એમાં શું ખોટું કહે છે તને. શું આ મોહ છે એક જાતનો, તારી નબળી છે. શું કહે છે હા કૃષ્ણ ને આવી રીતે ઉત્સાહ પાડવા માંગે છે કૃષ્ણ ને સમજે. કૃષ્ણ તો વાસી દેવ નારાયણ છે. શું કહ્યું તમે સમજો એવા કૃષ્ણ નો આવા નહીં તમે જે બોલો છો. તમે તો એમને કહો છો કૃષ્ણ ભગવાન આવું કર્યું તેવું કર્યું ના એવું કરે નહી સમજવું પડશે ને ભાઈ ના સમજવું પડે ગિરીશ નહીં સમજવું પડે શું પાણું છું એ જાણવું છે ના જાણવું છે તારે તાર પછી કેમ નથી જાણવું છે તારે પછી બહુ પાણી નતો બધી બૈરી પૈંટા પહેલો જ ગાળી લેવું જોઈએ અને તો જ પાણી આવી જઈએ થોડી પણ થોડી પેલું આપણે વધે વધારે છે ને એટલે પાણી જાય છે થોડી પહેલા જાણી લે તો પછી પડે નહીં. હા હા બરોબર એમને એમને ભ્રાંતિ વાળું છે રમકડું ભ્રાંતિ વાળું રમકડું સારું રમાડું જેમ રમાડું એમ ફાવે. બેન નો એક પ્રશ્ન છે દાદા, એમને પેલા કે પેરુ ગયા હશે ત્યાં આગળ કોઈ એવો કોઈ સંત, એ બહેન છે તો પેરુ ગયા હશે ત્યાં કોઈ એમને સંત મળ્યા હશે, એ સંતે એમને આંગળી કરીને કહ્યું કે સૂર્ય ની સામે જો તો એમને છે તો ઓરેન્જ કલર નું મોટું આમાં પ્રકાશ દેખાયેલો. ત્યાર પછી થોડા વખત પછી અહીંયા ફ્રાન્સ માં ગયા હશે, ફ્રાન્સ ગઈ હશે બેન તો ત્યાં આગળ એમને અચાનક જ એક મોટું પ્રકાશ વાળું ઓરેન્જ કલર નું પ્રકાશ દેખાયો અને પછી આવા નાના નાના નાના ગોળાઓ પ્રકાશ ના દેખાયા અને પાછા ક્ષમી ગયા, બીજી બાજુ દેખાયા અને ક્ષમી ગયા, એવું અમુક એક બે ચાર સેકન્ડ દેખાયું અને પછી બંધ થઈ ગયું. એવું એક જ વાર દેખાયું અને ત્યાર પછી કઈને બહુ સારું લાગ્યું હતું. તો કે આ શું છે એમ જાણવું છે. એકાગ્રતા કરવાની એના પ્રકાશ હવે એકાગ્રતા કરવાની પણ અમુક હદ સુધી વધારે એકાગ્રતા કરતો આખો ફૂટી જાય. ફરી ફરી એને એક જ વાર એની મેળે દેખાયું હતું, એની જાતે એક વાર દેખાયું હતું, ફરી કઈ દેખાયું નથી એને અને એવી કઈ એકાગ્રતા કરતી નથી. સમજાવો સમજાવો આ બહુ કરીશ નહીં કહે અમારો રસ પડે ઇન્ટરેસ્ટ પડે બહુ કરીશ નહીં તો વાંચે જતી એ કરતી નથી દાદા થોડું વિસ્તાર દર્શન કરી લેવા દે. અગર પેલો મંત્ર બોલતા હોય તો ભગવાન ગીતા કોને વાંચી કહેવાય. હું એને પૂછું ચિંતા ત્યાં થાય છે કે એ તો બહુ થાય છે તો તમે કૃષ્ણના વિરોધી છે એમ કહું છું. ગીતા વાંચો છો ને કૃષ્ણના તમે વિરોધી છો. કૃષ્ણ પોતે કહ્યું છે કે જીવ તું સિંધને શોચ ના કરે કૃષ્ણને કરવું હોય તે કરે તોય ચિંતા કર કૃષ્ણને વાંચતા જ નથી. અને પાછા ઉપરથી એમ કે છે કે કૃષ્ણ ભગવાન તો કહે પણ મારે ત્યાં છોડ્યો કે ચિંતા કરતા કરે ને કરે માણસ છું એટલે થાય જ ને કે છે. માણસ છો કે થાય માણસ માણસ ખોટા ના માણસ માણસ નો ખોટો પડે માણસ તો માણસ તો ફરી માણસ થવાનો હોય ને એ માણસ કહેવાય માણસ થવાય ફરી માણસ થવાના ક્વોલિફિકેશન થઈ છે શું થયું ના જોઈએ ને જીવી છે માણસ થવાનું ક્વોલિફિકેશન ના જોઈએ લખવું થાય છે ક્વોલિફિકેશન લાવવા માટે ગીતા જેવી વસ્તુ વાંચવી જોઈએ રાઈટ એમ કે છે ક્વોલિફિકેશન લાવવા માટે ગીતા જેવી વસ્તુ વાંચવી જોઈએ ના ગીતા જેવી વસ્તુ વાંચતા હોય તો ક્વોલિફિકેશન દરેક આવ્યું હોય પડતું એક એક અક્ષરે ગીતા અરે કૃષ્ણ નો માનતા જ નહીં જ્યાં એક કૃષ્ણ ભગવાન કે છે જીવ તું સિંધને શોધ ના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે પણ તમે ચિંતા કરો છો પારવગણ એને કૃષ્ણ ને ગોંચતા જ નથી અને ગીતામાં શું વાંચો છો એને ગોંચો ને એની આજ્ઞા પાડો બે એક અક્ષર આજ્ઞા પાડો નહીં એ બહુ થઈ ગયું એક જ અક્ષર તમે એમની બાગડા પાડો ને તો બહુ જાય છે પાછો બેસું આપ બધી પૂછો અહિયાં ફ્રોમ ઝીરો ટુ એન્ડ સુધી બધી વાત પૂછો કે આ શેના આધારે છે શું કોણ ખોલાવે છે કેવી ચાલે છે અને હું જે વાત કરીશ ને તેને પછી ભવિષ્યમાં કોઈ ચેકો મારનારો નહીં કરે એવી વાત કરીશ કારણ કે આ બધી વાત મારી અહીંયા આગળ ટેપ થાય છે ટેપ થઈને પુસ્તકોમાં આવે છે મારાથી એક શબ્દ પણ ફેરફાર થાય નહીં અને આ કોણ બોલે છે એવું તમને લાગે છે આ બોલે છે કોણ છે કોણ બોલે દાદા ભગવાન બોલે તો પછી હું કીધ ને તો આ એવું બોલશે એટલે બે પંદર સો રૂપિયા રૂએ દાદા ભગવાન પંદર સો ના થઈ ગયા શું કહ્યું દાદા ભગવાન બોલતા નથી બરાબર ને કોણ બોલે છે એમ કહું બરાબર ને આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે શું છે ઓરિજિનલ ટેપ રેકર્ડ વખતા છે તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દસતા છું શું છે દરેક માણસ ની વાણી માલકી વાળી છે આ વાણી માલકી વગર નથી માલકી વાળી નથી માટે પોઈઝનસ નથી અમારે છે રાઈટ તમે સ્વચ્છ છે એટલે વાણી જો બે શબ્દ પહેરી ગયા ને તો કલ્યાણ થઈ જશે આ ફોન આવ્યું બે શબ્દ પહેરી જાય હું તો આટલા ગુફાળામાં તો કઈ ઘૂસી થઈ જાય તો એ વાણી પોતે જ સેલ્ફ બધું તૈયાર કરે કારણ કે પોઈઝનસ નથી આ વાણી માલકી વાળી પોઈઝનસ કહેવાય કે ના કહેવાય મેરી વાણી અમને બોલા એટલે આ વાત જુદી છે તમને જે હળવું જોઈએ સમજી લો ભગવાને આ દુનિયા ભરાઈ નથી આ દુનિયા છે તે ખરી રીતે ભગવાન નહીં ભરાય તમારે બીજી રીતે દુનિયાદારી લૌકિક રીતે ભરાય છે લૌકિકમાં તમારે એવું છે કે અલૌકિકમાં આવું છે કોણ લૌકિક શું છે અને અલૌકિક શું છે અલૌકિક માં ગોડ ઇઝ ક્રિએટર છે લૌકિક માં અને અલૌકિક એ વાસ્તવિક છે વાસ્તવિક એટલે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ વિજ્ઞાન થી પૂછ્યું અને ક્રિએટર છે તો સાયન્ટિસ્ટો કે છે અમારા ક્રાઇસ્ટે કહ્યું છે ને તમે આમ કેમ બોલો છો કેટલા માણસ માને શકે એક જ માણસ માને છે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ વાસ્તિક માં એવું નથી એટલે આ બધું મિથ્યા છે મિથ્યા હોતું વિજ્ઞાન છે લોકોની સમજણ જગત મિથ્યા એક ક્ષણ જે જગતમાં અન્યાય થતો નથી જે જગત માં એક ક્ષણ પણ અન્યાય નહીં થતો એ જગત મિથ્યા કેમ કઈ હોય શકે એક ક્ષણ પણ અન્યાય એટલે કે આ લૌકિક ને અલૌકિક કયું તો આ લૌકિક એ બધું મિથ્યા છે ને મિથ્યા છે એટલે મિથ્યા ભટકવાનું જ ભટેક ભટેક ભટેક ભટેક ભટેક ભટેક કરવાનું ને ત્યાં સુધી પોતે કોણ છું ત્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ભટકવાનું પોતે કોણ છું એ સમજાશે એટલે નિવેડ આવશે તો પછી ભગવાન કહ્યું તો નથી એવું પોતાને સમજાય બધું સમજાય છે વરસાદ પડે છે કયા દેવલોક ના હાથમાં છે ઇન્દ્ર ઇન્દ્ર હા તો ઇન્દ્ર ઇન્દ્ર ઇન્દ્રવાળી વાળો છે પહેલેલો છે શું કહ્યું તો એ આ વરસાદ રહ્યા અહીંયા આગળમાં વરસાદ રહ્યા પણ વરસાદ જાય પણ વરસાદ જાય શું આપણા લોકો બુદ્ધિ કાપી નહીં પહેલા ભણેલા આપણ લોકો તો આવું જ બોલતા હતા પણ ભણેલા હું બોલે છે શું કહ્યું હવે આ વિજ્ઞાન છે આ ટુ એ ટુ ઉપર જાય છે અને ત્યાં આગળ વાતાવરણ અનુકૂળ પડે તૂટી પડે છે એનું ટુ એસ ટુ એસ ટુ વિજ્ઞાન અને ફલવણા કરે છે ત્યારે માટે કહેલું છે એ બાળ મંદિર માં લોકોને સમજાવવા માટે પણ બાળ મંદિર માં કેટલા વર્ષ રહેવું છે આગળ વધવું નથી બાળ મંદિર ની દ્રષ્ટિએ બરોબર કરેક્ટ છે વાત પણ આગળ વધવું નથી કે મા બાપે જે સંસ્કાર આપે એ ખોટા છે મા બાપે જે સંસ્કાર આપે એ ખોટા છે ખોટા ખોટા આપ્યા હોય ખોટા છે હારા આપે હારા છે હારા ખોટા જેવા આપ્યા હોય અમને એ વખતે કે મા બાપ તો જે કે સાચું જ હોય ને અમને બુદ્ધિ સમજવાની હોય જ નહીં એ વખતે ના એવું સાચું ભણાય છે મા બાપ હમાં બી લડતા હોય અને છોકરા જોયા કહે કે છોકરા શું કાલે કેવા થાય એ બુદ્ધિ આપણામાં આવે આપણે પછી લડે ને હા પછી મા બાપ ના સંસ્કાર અવરા આપ્યા તો અવરું ફળ આવે અવરા આપ્યા તો અવરું ફળ આવે એટલે પોતે રડવું ના જોઈએ છોકરાની હાથે અને છોકરાની પાસે જોયા કરે કીધું તારો છોકરો આમ જોયા કરે ન્યાય ન્યાય હોય હોય ને તમારે કરતા ન્યાય સારો હોય મોટો થઈ છે ત્યાંથી રહે કારણ ન્યાય કરતા આવડે ને શું કહ્યું એવું નહીં છોકરા છોકરું કોઈ ના કહ્યું અને મારા સ્ત્રીને મરાય જ નહીં સ્ત્રીને મરાય મારવા માટે સ્ત્રીઓ છે આજકાલ ના બેરા માર ખાવા નથી અહીં તો સામુ આપી દે ખાય એટલે સીધા થયા નહીં તો માર ખાવા હતા અમારી માર દમકાઈ નથી વાતા આ કઈ વાકરી પ્રજા નથી કે હવે તો બધું ઊંધું થઈ ગયું છે ઊંધું થઈ ગયું તે હું જાણું છું મારી પાસે આવે છે તે મને કહે છે દાદા આ દિવસ મને વલુરા કરે મને લોહી કાઢ્યું અને બે ધોળો મારી તમે પણ આવે શું કરે શું કાઢી મેળવી તો કાઢી મેળવી એ કાઢી મેળ જતી ના રે અને લોક લજ્જા પાછી એટલે મને કઈ સમજીને ઉકેલ લાય કઈ આમાં સમજે આ ભાવમાં જેટલું છે હિસાબ ત્યારે તો તારે ભોગવી જ પડશે અને જ્ઞાન છે એટલે થાય જતે રહેશે કારણ જ્ઞાન છે ને એટલે તરત જતે રહેશે સમજ ને ડબ્બા નિકાલ કે નખાય છે પછી રાતે એને વિચાર ને શું નામ નામ કંચનભાઈ કંચનભાઈ કંચનભાઈ સમજવું તો સમજાવે કરે લોક કટગવાડી થિયેટર ત્યારે એમને પૂછું છું પછી કઈ સાલમાં ક્રિએટ કર્યું એટલે પૂછું છું કઈ સાલમાં ક્રિએટ કર્યું અમે જોતા નથી કે છે પણ ક્રિએટ કર્યું વાત સાચી ચાલો તમને ના જાણતા એનો વાંધો નથી પણ ક્રિએટ કરી વાત સાચી ટકા ક્રિએટ કર્યું એટલે એની શરૂઆત થઈ ગઈ ટકા શરૂઆત થઈ ગઈ તમે શરૂઆત થઈ તેનો હેન્ડ આવે ખરો ટકા હેન્ડ આવે ખરો તો આ જગત હેન્ડ વાળું નથી ને શરૂઆત નથી અનાદિ અનંત છે તે બધું સમજાય છે તમે એટલે વચ્ચે ક્રિએટની જરૂર જ નથી આ જગત એવરલાસ્ટિંગ છે શું છે સમજ પડે ને એટલે આ બધું ઊંધું ઊંધું છોડી દેવું જોઈએ ઊંધું વિજ્ઞાન જાણતા હોય તો આવું સાંભળીને પણ છોડી દેવું જોઈએ તો હાથું પહે નહીં, પહે નહીં એકુ છે તો બાવા બાવા સાધુ એને પૂરો મારે નહીં વાગો બાપુ, હું તો બીજી દુકાને જઉં છું, પુરફત નહીં થતું એ વાત, પ્રૂફ થવું જોઈએ ને, પ્રૂફ ના થવું જોઈએ. એટલે એનો અર્થ એવો થયો ભગવાન છે જ નહીં. ભગવાન તો છે, ભગવાન બધા દુનિયા ચાલે જ નહીં, ભગવાન ની હાજરી ને લઈને ચાલે, ખાલી હાજરી. ભગવાન છે એનું પ્રૂફ શું છે, ભગવાન છે એનો પુરાવો શું છે? મને દેખાય છે તારા મને બધા નામ દેખાય છે, એટલે તને દેખાય છે ને, દેખાય છે કઈ, તમને દેખાય છે કે બધાને દેખાય? હા તમે તો ના મળે, તમારે તમારે અખની વાત છે. એટલે હું માનું છું પણ મને દેખાતું નથી. તમને ના દેખાય છે એ તો હું દિવ્ય ચક્ષુ આપું. શું નામ છે ભાઈ? કંચનભાઈ. કંચનભાઈ હું દિવ્ય ચક્ષુ આપું સાહેબ, આ ગામડાની વાંચી ના દેખાય બધું વાત ખબર પડી. જયારે દિવ્ય ચક્ષુ આપું ત્યારે ભગવાન દેખાય. એમ તમે એમ કહ્યું ને કે આ ભગવાને ક્રિએટ કર્યું નથી, તો કે છે કે જેવું આ ભગવાને ક્રિએટ કર્યું નથી એવી રીતે ખાતરી, એવી રીતે ભગવાને આ જગત ક્રિએટ કર્યું નથી એની જે ખાતરી નથી એવી રીતના કે છે કે આ ભગવાન છે. ખાતરી નથી એવી રીતે કહી પણ ગયું ના, એટલે ભગવાન છે એની શું ખાતરી? એમ ખાતરી છે ભગવાન તો છે એની ખાતરી હું તમને કાલે જ કરી આપું, કાલે જોવું છે કાલે જ કરી આપું. એમ જે હાથી વાત છે એને ભગવાન ના હોય તો આ દુનિયામાં આનંદ સુખ એ કશું હોય જ નહીં, એના ગુણો છે. આ શું છે? આ મટીરિયલ ના ગુણ નથી, ભગવાન ના ગુણ છે. આ બધું ભગવાને કર્યું છે જગત નું, આ સૃષ્ટિ ની રચના, સૃષ્ટિ ની રચના ભગવાને કરી છે. સૃષ્ટિ ની રચના એ રચના કરી, કુંભાર નથી એ, તમને કુંભાર લાગે છે? દરેક ની પાછળ કોઈ નો હાથ તો છે ને, કોનો કોઈ નો હાથ તો છે? વિજ્ઞાન નો હાથ, તમે રાતે ખાવાનું ભાઈ અને સુઈ જાવ છો, પછી મેં ધ્યાન રાખો છો ખાધે ખાધેલા ઉપર, ભાઈ પાચક રસ પડ્યા બાયલ પડી એ બધું ધ્યાન રાખો છો? કોણ કરે છે? અને પાચક રસ રાખે છે બાયલ નાખે છે સવારમાં બ્લડ જુદું ગાડી લઈને આવતા હતા અને પોલીસ વાળા કઈ ઉભા રાખો એટલે તમે ઉભી ના રાખી ઉતાવળા લઈ, એટલે પછી અહીં પોલીસ વાળો અહીં આવે તો તમે સમજી જાય, તમારા હર હોય બીજા હર હોય ઠીક છે, તમારા તમારા દોષોથી તમે લેલા, બીજા કોઈ તમને વિશ્વાસ વધારે થી કોઈ બીજો દોષ તમે ના કરો બધા. કર્મ જ બસતો નથી તું, આટલું કર્મ આ ભગવાન કૃષ્ણ ભગવાન કોઈ અકર્મ અકર્મ જુઓ કે છે, અને કર્મ અકર્મ જુઓ, કર્મ કરે છે તો અકર્મ છે એ જુઓ. પણ શી જોતો એના માટે દિવ્ય તો શું જોયું, કર્મ કરે છે તો અકર્મ, અને આ કર્મ નથી કરતા તો છે કર્મ બંધાય, રાતે હુમાય કર્મ બંધાય. કાયદો જ નહી એ જમરાજા લેવા આવે એ કોણ, એને પગાર આવતું હશે જમરાજા ને, એની વાપીસ ક્યાં આગળ આખા હિન્દુસ્તાન આ બાવા હોય મારી નાખ્યું તું હે આવડે આવડે જમડા લેવા આવે છે, જમડા મારતા મારતા લઈ જશે તે દરેક હિન્દુસ્તાન પર, બંગાળમાં પ્રચલિત, આંધ્રમાં પ્રચલિત, મદ્રાસમાં પ્રચલિત, કેળા પ્રચલિત, બધા પ્રદેશમાં પ્રચલિત, અને ચેલેન્જ છોકરા જ મરી પડવા એવા બિચારો ભડકી જાય જમરાજ માં ભડકી જાય, તેવા બાવાએ શીખવાડ્યું કે બિચારો મા બાપે સમજવાની, એના પછી છોકરા થોડીક ચાલ્યું, પછી મેં શોધખોળ કરી કે કોણ એનો પગાર આપે છે, એના ઓફિસ કઈ આગળ આવીને બધું શું ત્યાં લોકોએ કોલ મારી છે, શું કહ્યું એ તદ્દન પોલું છે, જમરા નામનું જીવડું જ નથી આ દુનિયામાં, શું કહ્યું તદ્દન પોલું યાર, અને વગર તમને મારી નાખી મનામાં આવ્યું કશું નિયમરાજ આવે ભાઈ નહી ને, નિયમ લઈ જાય છે તો પગારે આપવાનું, કોણ આપે છે એવું કઈ કહેવાની જરૂર ના રહે, બધું નિયમ ચલાવે છે આ જગત ને, શું ચલાવે છે નિયમ થી જ આ જગત ચાલી રહ્યું, અને ભગવાને કશું કર્યું હોય એવું જોઈએ તો મને એક પુરાવો દેખાય કે આ ભગવાને કરી ચાલી પૂરી, કે આ ભગવાને કરી મને પુરાવો દેખાય, ગપ્પા માર્યા કે પુરાવો દેખાય કે આ ભગવાને કર્યું, એનું કૃપા આપું હું કરે કે ના ભગવાન નથી કર્યું ત્યાં જ કર્યું, શું કર્યું ત્યાં તમે સમજવું જ પડે ને, એટલે કઈ ક્યાં કોઈ પુરાવા ભગવાન આ કર્યું, ભગવાન વિપરાગ છે, રાગ દ્વેષ વિપરાગ છે, જેની પાસે કોઈ પૈસા નથી, કશું ભૌતિક વસ્તુ જ નથી તેની પાસે, તેની પાસે લોકો પૈસા માગે છે, બીજું માગે છે, સ્ત્રીઓ માગે છે, એટલું બધું, અને ભગવાને લાખ પાંચ લાખ રૂપિયા કમાયો, હું કમાયો કે છે ગીરીશ, પાંચ લાખ કમાયો તો આપણે લોકો શું કે હું કમે દોઢામ દોઢામ કરી ખોટ જાય તા કે ભગવાન મારે ગાડી આવું બોલે બોલે ખરા, આપણા દેશ ભગવાન ગાડી એવું ના બોલે બોલે ને કેટલું બધું આવો આરોપ ભાઈ કરો, ભગવાન ગારે ત્યાં ખોટ કમે ત્યાં શું કમે, છોકરો મારા છોકરાનો છોકરો, મારી ઘેર છોકરાનો છોકરો છે, પેંડ આવ્યા તું બે મણ પેંડ આવ્યા છે મરી જાય કે ભગવાન વિરોધાભાસ ના કહેવાય, કેવું લાગે કઈ નિયમ માં બોલવું છે, કઈ ભગવાન ના જે પણ દુઃખ લગવાન ભગવાન માટે અપરાધ આપણો ન થાય, ભગવાન દુઃખ થતું નથી, પણ એ આપણી પાસે પાછું આવે વિતરાગ છે ને, વિતરાગ છે એટલે તમે જે બોલો તે હોવા ઘણું થઈને પાછું આવે, શું બોલો પોતાનું ભાન નથી છતાં પોતે કોથળામાં આત્માને ગાલી દીધો સમજે ને, તેના બધા ઊંઘના કર્મ બંધાય, ઊંઘના કર્મ, ઊંઘમાં ઊંઘના કર્મ બંધાય સમજે ને, તે ઉડતા ફરી પાછા એ પ્રભાદી થાય એવું સમજે ને, એટલે ઊંઘમાં કર્મ જયારે જુઓ ત્યારે. પણ ભગવાને એટલું કહ્યું છે કે બહુ ખોટા કર્મ કરતો હોય તો ઊંઘેલો હારો કરે, તો ઊંઘમાં બહુ